श्री ब्रह्म पुराण अध्याय ऐसी बलराम जी की व्रज यात्रा, श्री कृष्ण द्वारा रुक्मणी नु हरण तथा प्रद्युम्न द्वारा समरासुर नो वध। व्यास जी कहे त्यार पछी बलदेव जी पोताना बंधु बांधव ना दर्शन माटे उत्कंठित थईने नंदगाम मां आव्या। ते समय बधा ज गोप अने गोपीओ तेमने अगाउनी जेम प्रेम थी मळ्या। बलराम जी बधानो आदर करता बधानी साथे प्रेमपूर्वक वार्तालाप करी। कोईए तेमने हृदय चाप्या, केटलाक लोकोए तेमनु गाढ़ आलिंगन कर्युं तथा केटलाक गोपीओ ने गोपो साथे बेसीने तेमने हास्य विनोद कर्यो। त्यां बलराम जी साथे गोपोए अनेक प्रिय लागनारी वातो करी। थोड़ी गोपीओ तेमने जोईने प्रेमानंदमां निमग्न थई गई तथा बीजी थोड़ी गोपीओए ईर्षापूर्वक पूछ्युं। चंचल प्रेमरसना आस्वादनमां व्यग्र रहनारा नगरनी स्त्रीओना प्रियतम श्रीकृष्ण आनंदमां तो छे ने, क्षणिक अनुराग देखाड़नारा श्याम सुंदर शुं कदी अमारी चेष्टाओनो उपहास करीने नगरनी महिलाओना सौभाग्यनुं मान तो नथी वधारता ने। श्रीकृष्ण शुं कृष्ण क्यारे अमारा गीतोनुं अनुसरण करनारा मधुर स्वरनुं स्मरण करे छे? शुं एक वार पण पोतानी माताने जोवा माटे तही आवशे खरा? अथवा जवा दो, तेमनी वात करवाथी अमने शो लाभ? कोई बीजी वात करो। जो अमारा विना तेमनु काम चाली सके छे तो तेमना विना अमारू पण चाली सके, चाली जशे। अमे तेमना माटे पिता माता भाई पति अने बंधु बांधव के जेमने कोई छोड़ी सकतु नथी सौने छोड़िया छे, छता पण ते कृतज्ञ न थई सक्या। तो पण बलराम जी શું શ્રીકૃષ્ણ કદી અહીં આવવા વિશે તમારી સાથે વાત કરે છે? એ દામોદર શ્રીકૃષ્ણનું મન તો નગરની સ્ત્રીઓમાં આસક્ત થઈ ગયું છે। અમારા પર હવે એમનો પ્રેમ રહ્યો નથી, તેથી હવે અમારા માટે તેમના દર્શન દુર્લભ જ લાગે છે। ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓનું ચિત્ત આકૃષ્ટ કરી લીધું હતું। એ બલભદ્રજીને પણ હે કૃષ્ણ હે દામોદર કહીને પોકારવા લાગી અને જોર જોરથી હસવા માંડી। ત્યારે બલરામજીએ શ્રીકૃષ્ણનો સૌમ્ય મધુર પ્રેમ ગર્ભિત અભિમાન શૂન્ય અને અત્યંત મનોહર સંદેશ સંભળાવીને ગોપીઓને સાંત્વના આપી। પછી ગોપો સાથે પ્રેમપૂર્વક હાસ્ય પરિહાસ યુક્ત મનોહર વાતો કરી અને પૂર્વની જેમ તેમની સાથે વ્રજભૂમિમાં વિચરણ કરવા લાગ્યા। બે મહિના ત્યાં રહીને પાછા દ્વારકા ચાલ્યા ગયા। તેમના લગ્ન રાજા રેવતની કન્યા રેવતી સાથે થયા। તેના ગર્ભથી બલરામજીના નિસઠ અને ઉલ્મુક તેના ગર્ભથી બલરામજીના નિસઠ અને ઉલ્મુક નામના બે પુત્ર થયા। વિદર્ભ દેશમાં કુંડિનપુર નામનું એક નગર છે, ત્યાં રાજા ભીષ્મક રાજ્ય કરતા હતા। એમના પુત્રનું નામ રૂકમી અને કન્યાનું નામ રૂકમણી હતું। શ્રીકૃષ્ણ રૂકમણીને પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા અને રૂકમણી પણ શ્રીકૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવાની અભિલાષા રાખતી હતી। શ્રીકૃષ્ણે રાજા ભીષ્મક પાસે રૂકમણીને માટે પ્રાર્થના પણ કરી, પરંતુ રૂકમણીએ દ્વેષવશ શ્રીકૃષ્ણની પ્રાર્થના નકારી કાઢી। શ્રીકૃષ્ણે રાજા ભીષ્મક પાસે રૂકમણીને માટે પ્રાર્થના પણ કરી, પરંતુ રૂકમી એટલે કે રૂકમણીનો ભાઈ રૂકમીએ દ્વેષવશ શ્રીકૃષ્ણની પ્રાર્થના નકારી કાઢી। જરાસંઘની પ્રેરણાથી પરમ પરાક્રમી રાજા ભીષ્મકે રૂકમી સાથે મળીને શિશુપાલને પોતાની કન્યા આપવાનો નિશ્ચય કર્યો। શિશુપાલના લગ્ન સંપન્ન કરવા માટે જરાસંઘ વગેરે પ્રમુખ રાજાઓ શિશુપાલને સાથે લઈને કુંડિનપુર ગયા। શ્રીકૃષ્ણ પણ બલભદ્ર વગેરે યાદવોની સાથે ચેદી નરેશ શિશુપાલના લગ્ન જોવા માટે ત્યાં આવ્યા। લગ્નનો એક દિવસ બાકી હતો, તે સમયે શ્રીકૃષ્ણે બલભદ્ર વગેરે બંધુજનો પર શત્રુઓને રોકવાનો ભાર મૂકીને રાજકુમારી રૂકમણીને હરી લીધી। એના કારણે પોંડરક, દંતવક્ત્ર, વિદુરથ, શિશુપાલ, જરાસંઘ અને સાલ્વ વગેરે રાજા બહુ ક્રોધિત થયા। તેમણે શ્રીકૃષ્ણને મારી નાખવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ બલરામ વગેરે યાદવ વીરોએ બધાને પરાસ્ત કરી દીધા। ત્યારે હું શ્રીકૃષ્ણને યુદ્ધમાં માર્યા વિના કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું એવી પ્રતિજ્ઞા કરીને રૂકમીએ શ્રીકૃષ્ણનો પીછો કર્યો, પરંતુ ચક્રધારી શ્રીકૃષ્ણે હાથી ઘોડા પાયદળ અને રથો સહિતની રૂકમીની ચતુરંગીની સેનાનો વધ કરીને એને લીલાપૂર્વક જીતી લઈને રૂકમણી સાથે વિધિપૂર્વક લગ્ન કરી. રૂકમણીના ગર્ભથી બળવાન પ્રદ્યુમ્નનો જન્મ થયો, જે કામદેવના અંશ હતા. પ્રદ્યુમ્નને જન્મના સમયે જ સમરાસુરે હરી લીધા. મોટા થયા પછી પ્રદ્યુમ્ને સમરાસુરનો વધ કર્યો. મુનિઓએ પૂછ્યું, વ્યાસજી, સમરાસુરે વીર પ્રદ્યુમ્નનું હરણ કઈ રીતે કર્યું અને મહાપરાક્રમી સંબર પ્રદ્યુમ્નના હાથે કઈ રીતે મરાઈ ગયો? વ્યાસજી બોલ્યા, બ્રાહ્મણ, સમરાસુર કાળ જેવો વિકરાળ હતો, એને એ વાતની ખબર પડી ગઈ હતી કે શ્રીકૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન મારો વધ કરશે. તેથી તેને પ્રદ્યુમ્નના જન્મના છઠ્ઠા દિવસે સુતિકા ગૃહમાંથી તેમનું હરણ કર્યું અને તેમને સમુદ્રમાં ફેંકી દીધા. ત્યાં એ બાળકને એક મત્સ્ય ગળી ગયો, પરંતુ એની જઠરાગ્નિમાં તપ થવા છતાં એ બાળકનું મૃત્યુ ન થયું. ત્યાર પછી માછીમારોએ બીજી માછલીઓ સાથે આ મસ્તને પણ માર્યો અને અસુરોમાં શ્રેષ્ઠ સમરાસુરને ભેટ આપ્યો. સમરાસુરના ઘરમાં માયાવતી નામની એક યુવતી ઘરકામ કરતી હતી. એ સ્ત્રી રસોઈયાઓનું આધિપત્ય કરતી હતી. જ્યારે મત્સ્યનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે માયાવતી એમાં એક બાળક જોયો, જે મહાદેવજી દ્વારા બાળી નાખેલા કામરૂપી વૃક્ષનો પ્રથમ અંકુર હતો. આ કોણ છે, કઈ રીતે માછલીના પેટમાં આવી ગયો? આ પ્રમાણે કુતૂહલમાં પડેલી એ માયાવતી સ્ત્રીને નારદજીએ કહ્યું, સમગ્ર જગતની સૃષ્ટિ પાલન અને સંહાર કરનારા ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર છે. આને સમરાસુરે સુતિકા ગૃહમાંથી ચોરીને ફેંકી દીધો હતો અને એને મત્સ્ય ગળી ગયો હતો. આ તે જ બાળક છે જે આજે તમારા હાથમાં આવી ગયો. સુંદરી, આ બાળક મનુષ્યમાં રત્ન છે, તમે પૂર્ણ વિશ્વાસ સાથે આ બાળકનું પાલન કરો. દેવસી નારદે આ પ્રમાણે કહેવાથી માયાવતીએ બાળકનું પાલન કર્યું. એનું અત્યંત સુંદર રૂપ જોઈને મોહિત હતી અને બાળપણથી જ અત્યંત અનુરાગ પૂર્વક એની સેવા કરવા લાગી. જે સમયે બાળક યુવાન થયો તે સમયે તે ગજગામીની બાળા પ્રદ્યુમ્ન પ્રત્યે કામના યુક્ત ભાવ પ્રગટ કરવા લાગી. માયાવતીએ પ્રદ્યુમ્નને સગળી માયા શીખવાડી દીધી. તેનું મન તેમનામાં જ આસક્ત હતું અને તેના નેત્રો સદા તેમને જ નિહાળતા રહેતા હતા. માયાવતીને પોતાના પ્રત્યે આસક્ત જોઈને પ્રદ્યુમ્ને કહ્યું, તું માતૃભાવનો ત્યાગ કરીને આવી વિપરીત ભાવના કેમ કરે છે? માયાવતીએ કહ્યું, તમે મારા નહીં ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર છો. તમને કાલરૂપી સમરાસુરે ચોરીને સમુદ્રમાં ફેંકી દીધા હતા. તમે મને માછલીના પેટમાંથી મળ્યા છો. પ્રિય, તમારી પુત્ર વત્સલા માતા આજે પણ તમારા માટે રડે છે. માયાવતી આ પ્રમાણે કહેવાથી મહાબળી પ્રદ્યુમ્નનું ચિત્ત ક્રોધથી વ્યાકુળ થઈ ગયું. તેમણે સમરાસુરને યુદ્ધ માટે લલકાર્યો અને તેની આખી દૈત્ય સેનાનો સંહાર કરીને સાત સાત માયાઓને જીતીને તેની ઉપર આઠમી માયાનો પ્રયોગ કર્યો. તે માયા વડે કાળ રૂપી સંબરને પ્રદ્યુમ્ને મારી નાખ્યો અને આકાશ માર્ગે ઉડીને તેઓ માયાવતી સાથે પોતાના પિતાના નગરમાં આવ્યા. અંતઃપુરમાં ઉતર્યા પછી માયાવતી સહિત પ્રદ્યુમ્નને જોઈને શ્રીકૃષ્ણની રાણીઓ પ્રસન્ન થઈને અનેક પ્રકારના સંકલ્પો કરવા લાગી. રૂકમણીની દ્રષ્ટિ પ્રદ્યુમ્ન પરથી હટતી ન હતી. તે સ્નેહયુક્ત થઈને કહેવા લાગ્યા, આ ખરેખર કોઈ મોટી ભાગ્યશાળીનો પુત્ર છે. હજી એની યુવાવસ્થા શરૂ થઈ રહી છે. જો મારો પુત્ર પ્રદ્યુમ્ન જીવિત હોત તો એ પણ આટલી જ ઉંમરનો હોત. બેટા, તમે પોતાના જન્મથી કઈ સૌભાગ્યશાળીની માની શોભા વધારી છે, અથવા તમારા માટે મારા હૃદયમાં જેવો સ્નેહ ઉમટી રહ્યો છે તેના આધારે હું સ્પષ્ટ રૂપે કહી શકું છું કે તમે શ્રી હરિના પુત્ર છો. તે જ સમયે શ્રીકૃષ્ણની સાથે નારદજી ત્યાં આવ્યા. તેમણે રૂકમણી દેવીને પ્રસન્નતાપૂર્વક કહ્યું, આ તમારો પુત્ર પ્રદ્યુમ્ન છે, એ સમરાસુરને મારી નહીં આવ્યો છે. થોડા વર્ષો પહેલા સમરાસુરે તમારા પુત્રનું સુતિકા ગૃહમાંથી હરણ કર્યું હતું. આ તમારા પુત્રની સતી ભાર્યા માયાવતી છે. આ સમરાસુરની પત્ની નથી, એનું કારણ સાંભળો. જ્યારે શંકરના કોપથી કામદેવનો નાશ થઈ ગયો ત્યારે એમના પુનર્જન્મની પ્રતીક્ષા કરતી રહીને રતિએ પોતાના માયામય રૂપથી સમરાસુરને મોહિત કર્યો. દેવી, તમારા પુત્ર રૂપે આ કામદેવ જ ઉત્પન્ન થયા છે, આ એમની પત્ની રતિ છે કલ્યાણી, આ તમારી પુત્ર વધુ છે એમાં કોઈ પ્રકારની વિપરીત શંકા કરશો નહીં। આ સાંભળીને રુકમણીને શ્રીકૃષ્ણને બહુ આનંદ થયો, સમસ્ત દ્વારકાપુરી ધન્ય ધન્ય કહેવા લાગી। ચિરકાળથી ખોવાઈ ગયેલા પુત્રની સાથે માતા રુકમણીનું મિલન જોઈને દ્વારકાપુરીમાં બધાને બહુ વિસ્મય થયું। અધ્યાય 80 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।